શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 68મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, સંવત 1886ના જેઠ સુદ 9મીના છેલ્લા ભાગમાં ભગવાન શ્રી હરિ ફરી પોતાના મનમાં બુદ્ધિપૂર્વક વિચાર કરવા લાગ્યા કે અમે આ પૃથ્વી પર જે કાર્ય માટે આ અવતાર ધારણ કર્યો એ સર્વે કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું છે. કંઈ પણ કાર્ય કરવું બાકી રહ્યું નથી. સર્વે અધાર્મિક તથા ધર્મ અને સાધુઓનો દ્રોહ કરનારા અસુરગુરુઓ તથા અસુરરાજાઓને અમે અમારા પ્રતાપથી પરાસ્ત કર્યા છે. વળી અધર્મવંશી એવા લોભ, ઈર્ષા, કામ, ક્રોધ, માન અને દંભાદિ વગેરે દોષોને પણ શતશાસ્ત્રના ઉપદેશથી તથા અમારા પ્રગટ પ્રતાપથી આશ્રિત ભક્તજનોના મનમાંથી મૂળે સહિત દૂર કર્યા છે. તેમજ ધર્મવંશી એવા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, દયા, ક્ષમા અને સંતોષ વગેરે ગુણોનું આધરાતલ ઉપર રહેલા અમારા આશ્રિત ભક્તજનોના હૃદયમાં અમે સારી રીતે સ્થાપન કરેલું છે. તે જ રીતે સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત મહાત્મ્ય જ્ઞાને સહિત નવધા ભક્તિવાળી ઉપાસના રીતિનો સર્વ મનુષ્યોના કલ્યાણ માટે સર્વે દિશાઓમાં ઘરે ઘરે અને વ્યક્તિ વ્યક્તિએ પ્રવર્તન કરેલું છે, જેનાથી સર્વે મનુષ્યોનું નક્કી કલ્યાણ થશે. ધર્મ અને ભક્તિને તથા ઉદ્ધવજીને અમે દુર્વાસાના શાપ થકી મુક્ત કર્યા છે અને અન્ય મરિચ્યાદિ મહર્ષિઓને પણ દુર્વાસાના શાપથી ઘણે ભાગે મુક્ત કરી દીધા છે. આ પૃથ્વી પર ઉપનિષદોની સમગ્ર બ્રહ્મવિદ્યા અને અનેક પ્રકારની અષ્ટાંગયોગની કળાઓનું પ્રત્યેક વ્યક્તિમાં પ્રવર્તન કરેલું છે. તેમજ અમે અહિંસામય યજ્ઞોની આ પૃથ્વી પર પ્રવૃત્તિ કરી છે. વળી આ પૃથ્વી પર દેવ, બ્રાહ્મણ, તીર્થ, ચાર વેદ, સાચા સાધુ અને શ્રીમદ ભાગવતાદિ સતશાસ્ત્રોની માન્યતા પ્રવર્તાવી છે. તેમજ કૌલાગમાદિ અસતશાસ્ત્રોનું તથા નાસ્તિકોના મતોનું ખંડન કરીને આ લોકમાં સનાતન વૈદિક ધર્મનું સ્થાપન કરેલું છે. આ લોકમાં અમારા આશ્રિતજનોના સુખને માટે મંદિરો કરાવી અમારી નરનારાયણાદિ મૂર્તિઓની સ્થાપના કરેલી છે. ભક્તિ માર્ગની અખંડ પ્રવૃત્તિ રહે તે માટે ધર્મવંશી દ્વિજમાં આચાર્યપણાની સ્થાપના કરી દીક્ષાવિધિનું પ્રવર્તન કર્યું છે. આ પૃથ્વી પર અમારા આશ્રિતોમાં સદાચાર પ્રવર્તાવવા સર્વે શાસ્ત્રોના સારરૂપ શિક્ષાપત્રીનું અમે પ્રવર્તન કર્યું છે અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, ગૃહસ્થો, બંને પ્રકારની સ્ત્રીઓ, ત્યાગી સાધુઓ અને બીજા નાના મોટા સર્વે જનોના ધર્મોનું અમે સારી રીતે પ્રતિપાદન કર્યું છે. અમે સર્વે વ્રતો તથા ઉત્સવોનો સમગ્ર વિધિ પણ કહ્યો છે અને અષ્ટાંગયોગના સમગ્ર વિધિનું પણ નિરૂપણ કર્યું છે. કળિયુગને વિશે ભવિષ્યમાં થનારા જનોના ઉદ્ધારને માટે શતાનંદ મુનિ દ્વારા સત્સંગી જીવન ગ્રંથની રચના પણ કરાવી છે. તે ગ્રંથ પણ સમાપ્ત થવા આવ્યો છે. માત્ર તિરોધાન લીલાનું વર્ણન બાકી છે. આ પ્રમાણે અમારે જાતે જે કાર્ય કરવાના હતા તે સર્વે સંપૂર્ણ થયા. બસ હવે અત્યારે જ પૃથ્વી પરથી અમે સ્વધામ ગમન કરશું. પરંતુ અત્યારે જ જો અમે અંતર્ધાન થઈ જઈશું તો અમારે વિશે અતિશય સ્નેહવાળા સર્વે અમારા આશ્રિતજનો એ જ ક્ષણે દેહ છોડી દેશે. એથી અમારો વિયોગ સહન કરવા અસમર્થ અમારા આશ્રિતોને શાંતિ થાય, અમારી પાછળ પોતપોતાનો દેહ ન છોડે એવો ઉપાય કરીને પછીથી સર્વોત્તમ અમારા અક્ષરધામમાં સિધાવીએ. હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે વિચાર કરી ભગવાન શ્રીહરિએ વર્ણિરાજ મુકુંદાનંદ બ્રહ્મચારીને મોકલી દુર્ગપુરમાં હાજર રહેલા સર્વે આશ્રિતજનોને તત્કાળ બોલાવ્યા. તેમાં રામ પ્રતાપ ને ઈચ્છારામ બંને ભાઈઓ તત્કાળ શ્રીહરિની સમીપે આવ્યા. પોતપોતાની માતાઓ સુવાસિની તથા વરિયાળીની સાથે અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી પણ તત્કાળ આવ્યા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી પણ તત્કાળ ત્યાં આવ્યા. વળી આનંદાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી આદિ અનેક મુખ્ય સંતો તથા અન્ય સર્વે સંતો તત્કાળ શ્રીહરિની સમીપે પધાર્યા. ગૃહસ્થ ભક્તોમાં દીનાનાથ આદિ બ્રાહ્મણો, સોમલાખાચર, સુરાખાચર, દાદાખાચર અને નાંજા જોગીયા આદિ અનેક ક્ષત્રિય ભક્તજનો પણ તત્કાળ ત્યાં આવ્યા. રતનજી, મિયાજી, ભગોજી આદિક પાર્ષદો પણ તત્કાળ ત્યાં આવ્યા. તેવી જ રીતે જયાબા અને લલિતાબા આદિ અનેક સ્ત્રી ભક્તો પણ તત્કાળ ત્યાં આવ્યા. હે રાજન, મુક્તાનંદ સ્વામી આદિ સર્વે શ્રીહરિની સમીપે તત્કાળ આવી તેમને નમસ્કાર કરી તેમની સમીપે યથાયોગ્ય સ્થાને સૌ બેસી ગયા. તે સમયે ભગવાન શ્રીહરિ સર્વે પ્રત્યે કહેવા લાગ્યા કે હે સંતો ભક્તો, તમે સર્વે અમારું સત્યવચન સાંભળો. અમે સ્વેચ્છાએ મનુષ્યાકૃતિ ધારીને આવેલા સાક્ષાત પરમેશ્વર છીએ એ તમે નક્કી જાણો. અમે જે જે કાર્યો કરવા માટે મનુષ્ય યોનિમાં અવતાર ધારણ કર્યો તે સર્વે કાર્ય અમે પૂર્ણ કરી લીધા છે. હવે કોઈ કાર્ય કરવું બાકી રહ્યું નથી એ વાત નક્કી છે. એથી અમે અમારા ધામમાં જશું. તેથી તમે સર્વે ક્ષુદ્ર જીવોની જેમ અમારી પાછળ શોક ન કરશો. આ અમારું વચન અવશ્ય પાલન કરજો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ઉપરોક્ત વજ્રઘાત સમાન ભગવાન શ્રીહરિનું વચન સાંભળી સર્વે મેઘવર્ષાની જેમ અશ્રુઓ વહેવડાવતા ઊંચે સાદે રડવા લાગ્યા ને અત્યંત આકુળ વ્યાકુળ થવાથી એ જ ક્ષણે પૃથ્વી પર ઢળી પડ્યા. તેમાંથી કોઈ સંતો ભક્તો મૂર્છા પામી ગયા, કોઈ સમાધિમાં લીન થઈ ગયા, તો કોઈ સંતો ભક્તોના નેત્રોમાંથી રુધિરના બિંદુઓ ટપકવા લાગ્યા. સર્વે ભક્તજનો અત્યંત વિલાપ કરવા લાગ્યા ને બેહોશ થઈ કહેવા લાગ્યા કે હે શ્રીહરિ, અમને તમારી સાથે લઈ જાઓ, અમને તમારી સાથે લઈ જાઓ. હે રાજન, સંતો ભક્તોની આવી પરિસ્થિતિ જોઈ ભગવાન શ્રીહરિ પોતાના હૃદયમાં ચિંતા કરવા લાગ્યા કે આ ભક્તજનો અમારો વિયોગ સહન નહીં કરી શકવાથી નક્કી પ્રાણનો ત્યાગ કરશે. માટે આ પૃથ્વી પર અમારા આશ્રિત સિવાયના મનુષ્યોના કલ્યાણને માટે અને અમે સ્થાપન કરેલા ઉદ્ધવ સંપ્રદાયના ધર્મ માર્ગની પ્રવૃત્તિ માટે આ સર્વે સંતો ભક્તોને અહીં પૃથ્વી પર રાખવા એ જ યોગ્ય છે. અમારી સાથે ધામમાં લઈ જવા યોગ્ય નથી. એથી અમારા યોગ ઐશ્વર્યના પ્રભાવથી આ સર્વેના મનની તત્કાળ દ્રઢતા કરવામાં આવે એ જ યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરી ભગવાન શ્રીહરિએ સર્વેના હૃદયમાં ધૈર્ય શક્તિનો પ્રવેશ કરાવ્યો. જેવો ધૈર્ય શક્તિનો પ્રવેશ થયો તેવા જ સર્વે મૂર્છામાંથી જાગ્રત થઈ દેહ સ્મૃતિને પામ્યા ને સભામાં બેઠા થયા. એ સમયે ભક્તપ્રિય પરમેશ્વર ભગવાન શ્રીહરિ તેઓને આશ્વાસન આપતા કહેવા લાગ્યા કે તમે સર્વે હવે ચિંતા ન કરશો, અમે હવે પૃથ્વી પર જ રહેવાના છીએ. વડતાલમાં અમે અમારી સ્થાપના કરેલી યુગલમૂર્તિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સ્વરૂપે સાક્ષાત રહેશું. તેવી જ રીતે અમદાવાદમાં અમે શ્રી નરનારાયણ સ્વરૂપે અને આ ગઢપુરમાં ગોપીનાથજી સ્વરૂપે પ્રત્યક્ષ રહેશું. આ પ્રમાણે અમે જ્યાં પણ અમારી મૂર્તિઓ સ્થાપી છે ત્યાં તે સ્વરૂપે અમે પ્રત્યક્ષ પ્રમાણ હાજર રહેશું. હે સંતો ભક્તો, અમારામાં અને અમારા સ્થાપન કરેલા આ સર્વે સ્વરૂપોમાં કોઈ પણ જાતનો ભેદ સમજવો નહીં. કારણ કે આ પૃથ્વી પર સાક્ષાત પ્રગટ સ્વરૂપે મૂર્તિરૂપમાં અમે જ રહેલા છીએ અને એ મૂર્તિ સ્વરૂપમાં અમારી સેવા પૂજા કરનારને અમે અમારું પ્રત્યક્ષ દર્શન આપવાના જ છીએ. એ મૂર્તિઓ અત્યારે પણ પ્રત્યક્ષ પ્રમાણની જેમ જ વર્તી રહી છે. એ મૂર્તિઓનું સેવન એ પ્રત્યક્ષ અમારું સેવન છે એમ તમે નક્કી જાણજો. તેથી તમે સર્વે પ્રગટ ભાવે હંમેશા મૂર્તિરૂપમાં અમારું સેવન કરજો. તેવી જ રીતે અમારી આગળ બેઠેલા આ અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીને અમે તમારા સૌના ગુરુસ્થાને બેસાડ્યા છે, એથી તમે તેમને યથાયોગ્ય અમારા પ્રગટ સ્વરૂપ માનજો. તમો સર્વે અમારા પ્રગટ સ્વસ્વરૂપ શિક્ષાપત્રીમાં કહેલા પોતપોતાના ધર્મોનું અધિકારને અનુસારે વર્તન કરજો. ક્યારેય પણ બીજાની જેમ અમારો શોક કરશો નહીં. અમારી પાછળ કોઈએ પણ કોઈ પણ રીતે આત્મઘાત કરવો નહીં, તેમજ અન્ન ખાવાનો ત્યાગ પણ કરવો નહીં. આ અમારા વચન અનુસાર જે નહીં વર્તે તે અમારો નથી. તેની આલોક કે પરલોકમાં અમે ક્યાંય પણ રક્ષા કરશું નહીં. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિના વચનો સાંભળી આંખમાંથી અશ્રુ વહેવડાવી રહેલા તે સર્વે ભગવાન શ્રીહરિની આવા પ્રકારની જ ઈચ્છા છે અને આપણ સૌને એમ જ વર્તવું જોઈએ એમ જાણીને ઊભા થયા. નમસ્કાર કરી શ્રીહરિના વચનો મસ્તકે ધારણ કર્યા. ત્યાર પછી સર્વે સંતો ભક્તો બહેનો ભગવાન શ્રીહરિને પ્રણામ કરી બે હાથ જોડી કહેવા લાગ્યા કે હે ભગવાન, અમારું મન એક તમારા ચરણકમળને વિશે જ હંમેશા સ્થિર રહે. હે પ્રભુ, અમે જીવબુદ્ધિથી ક્યારેક આપના અપરાધ કર્યા હોય તે સર્વે અપરાધો માફ કરજો. અમે જ્યારે પણ આપનું ધ્યાન કરીએ, મનથી ચિંતવન કરીએ, ત્યારે તમારું પ્રત્યક્ષ દર્શન આપજો. તમારી એકાંતિકી ભક્તિ કરવામાં વિઘ્ન કરનારી કુમતી અમને ક્યારેય ન સૂજે તથા વિષમદેશ કાળાદિકના યોગથી ક્યારેય પણ એ ભક્તિમાં વિઘ્ન ન થાય એવી કૃપા કરજો. હે પ્રભુ, તમે અમને જલ્દીથી તમારી સમીપે તેડી લેજો. આ પ્રમાણે તમારા જ એક ચરણ કમળનો આશ્રય કરનારા અમારી તમારી પાસે પ્રાર્થના છે. હે રાજન, આ પ્રમાણે સર્વેના પ્રાર્થના વચનો સાંભળી ભગવાન શ્રીહરિએ તેઓને અભય વરદાન આપતા કહ્યું કે તમે જે માંગ્યું છે તે જ પ્રમાણે થશે. હવે અમે આન્યક વિધિ કરીએ છીએ, તમે સર્વે તમારા સ્થાનકે જાઓ. હે નિષ્પાપ રાજન, ભગવાન શ્રીહરિના વચનો સાંભળી સર્વે જનોએ તેમને નમસ્કાર કર્યા ને જાણે પોતાના પગ આદિ અંગ ભાંગી ગયા હોય તેવી પરિસ્થિતિવાળા થઈ આંખમાં અશ્રુ સારતા હૃદયમાં એક શ્રીહરિનું જ ચિંતવન કરતા માંડ માંડ પોત સ્નાન કર્યું ને ધોયેલા પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભાલમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું, ગાયના છાણથી લીપેલી ધરતી પર દર્ભ અને તલને પધરાવી એ ભૂમિ ઉપર શ્રીહરિ સિદ્ધાસન વાળીને બેઠા, નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિને સ્થિર કરી પોતાના અતિશય પ્રતાપનો આવિષ્કાર કરી શરીરમાંથી અદર્શનીય મહાતેજ પ્રગટ કર્યું ને પોતાના મનથી સ્વસ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા. એ સમયે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની સમીપે જ હાથ જોડીને ઊભા હતા. હે રાજન, તે જ સમયે આકાશમાર્ગે ભગવાન શ્રીહરિના અક્ષરધામમાંથી આવેલા પાર્ષદો અને બ્રહ્માદિ દેવતાઓના કરોડો વિમાનોની એકાએક હારમાળા સર્જાય તેના સર્વે સંતો ભક્તો અને બહેનોને દર્શન થયા. દિવ્ય અક્ષરધામમાંથી પધારેલા અક્ષરમુક્તોએ દિવ્ય પુષ્પો અને વસ્ત્રાલંકારાદિ દિવ્ય ઉપચારોથી ભગવાન શ્રીહરિની પૂજા કરી ને ધામમાં પધારવાની સ્તુતિ કરી. તે સમયે તેઓની સાથે ભગવાન શ્રીહરિ સંવત 1886ના જેઠ સુદ 10મીને દિવસે આલોકમાંથી અંતર્ધાન થઈ સ્વધામ પધાર્યા. પોતાના માર્ગમાંથી પસાર થઈ રહેલા ભગવાન શ્રીહરિની અતિ ઉત્સાહપૂર્વક મહા ઉપચારોથી પૂજા કરીને બ્રહ્માદિદેવોને મહાન ઉત્સવ થયો ને તેઓ દુંદુભી આદિ વાજિંત્રોના મહાધ્વનિ કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રીહરિનું પૂજન કરી રહેલા બ્રહ્માદિદેવતાઓએ વધાવેલા ચંદનના બિંદુઓની અને પુષ્પોની પૃથ્વી પર વૃષ્ટિ થઈ ને તે પદાર્થો પૃથ્વી પર ક્યાંક ક્યાંક પડેલા દેખાયા. બ્રહ્માદિદેવતાઓએ પ્રથમ અતિશય શ્વેતવર્ણના ઘાટા મહાતેજનો પુંજ નિહાળ્યો ને ત્યાર પછી તત્કાળ તેઓની દ્રષ્ટિ આગળથી ભગવાન શ્રીહરિ અક્ષરમુક્તોએ સહિત અદૃશ્ય થઈ ગયા. શરીરમાંથી અતિશય તેજપુંજ નીકળતો હોવાથી ભગવાન શ્રીહરિને કોઈ જોઈ શકતું ન હતું. પછી જેમ વીજળી અદૃશ્ય થાય અથવા દીવાની જ્યોત જેમ અદૃશ્ય થાય તેને મનુષ્યો જોઈ શકતા નથી, તેમ ભગવાન શ્રીહરિના સ્વધામ ગમનને મહાતેજના કારણે કોઈ જોઈ શક્યું નહીં. તેજ શાંત થયું તે સમયે ભગવાન શ્રીહરિની સમીપે રહેલા નિત્યાનંદ સ્વામી આદિ સંતો ભગવાન શ્રીહરિની માત્ર મૂર્તિના દર્શન પામી અતિશય વિસ્મય પામી ગયા. ભગવાન શ્રીહરિએ ધારણ કરાવેલી હૃદયશક્તિથી ધીરજ ધારણ કરી તત્કાળ ઉચ્ચસ્વરે ભગવાન શ્રીહરિનું નામ સંકીર્તન કરવા લાગ્યા. હે રાજન, નામ સંકીર્તનનો ધ્વનિ સાંભળી સર્વે સંતો ભક્તો ભગવાન શ્રીહરિને નિવાસસ્થાને દોડી આવ્યા. શ્રીહરિને અંતર્ધાન થયેલા જોઈ અતિશય કરુણ રુદન સાથે બહુ જ વિલાપ કરવા લાગ્યા. ત્યાર પછી તે સર્વેજનો ભગવાન શ્રીહરિની ઈચ્છા મુજબ ધીરજ ધારણ કરી શોકરહિત થઈ ઉચ્ચસ્વરે નામ સંકીર્તન કરવા લાગ્યા. ત્યાર પછી સર્વે ભગવાન શ્રીહરિના અનેક પ્રકારના અતિ આશ્ચર્યકારી ચરિત્રોનું સ્મરણ કરતા કરતા ને કીર્તન કરતા કરતા મહાદુઃખથી દિવસો પસાર કરવા લાગ્યા. હે રાજન, અખંડ મૂર્તિ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય અને તિરોધાન તો એક લીલા માત્ર છે એમ તમે જાણો. ભગવાનની આ પ્રાગટ્ય અને તિરોધાન લીલામાં અસુરો મોહ પામે છે, પરંતુ રાધિકાપતિ ભગવાનની યોગમાયાના પ્રભાવને જાણતા તેમના ભક્તજનો તેમાં ક્યારેય પણ મોહ પામતા નથી. જેવી રીતે નટની માયાને જોનારાઓને મોહ થાય છે, પરંતુ તેની કરામતને જાણનારાઓને તેમાં મોહ થતો નથી, તેવી જ રીતે ભગવાનની યોગમાયાના વૈભવને જાણતા તેમના ભક્તજનોને તેમની અંતર્ધાન લીલામાં ક્યારેય પણ મોહ થતો નથી. હે રાજન, ત્યાર પછી મુનિરાટ શતાનંદ સ્વામી ભગવાન શ્રીહરિના વિયોગમાં આકુળ વ્યાકુળ રહેતા છતાં શ્રીહરિના સ્વરૂપના ધ્યાનથી ધીરજ ધારણ કરી ગઢપુરમાં એક વર્ષ પર્યંત નિવાસ કરીને રહ્યા. સત્સંગી જીવન ગ્રંથની પૂર્ણાહુતિ કરી એ ગ્રંથનું તત્વપૂર્વક સંશોધન કરી તેમના સમગ્ર અર્થને પોતાના હૃદયમાં ધારણ કરી પોતાના શિષ્યોને તેનો સંપૂર્ણ અભ્યાસ કરાવ્યો. ત્યાર પછી સમગ્ર સત્સંગી જીવનશાસ્ત્રના અર્થનો સંક્ષેપથી યથાર્થ બોધ કરાવતા ભગવાન શ્રીહરિના 1000 નામવાળા સર્વમંગલ સ્તોત્રની સ્વયં સ્વામીએ રચના કરી. ત્યાર પછી વળી યોગીરાજ શતાનંદ સ્વામીએ તે સર્વમંગલ સ્તોત્રના અર્થને અતિશય સંક્ષેપથી ગ્રહણ કરી ભક્તજનોને નિત્યપાઠ કરવા માટે જનમંગલ સ્તોત્રની રચના કરી. હે રાજન, ત્યાર પછી દુર્ગપુર આદિક જે જે સ્થાનોમાં સભાને વિશે સંતો ભક્તોની આગળ ઉચ્ચારાયેલા ને મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ સાંભળેલા ભગવાન શ્રીહરિના સર્વે વચનામૃતો હતા. તે સર્વે વચનામૃતોની મધ્યે મુક્તાનંદ સ્વામી આદિ સંતોએ 262 વચનામૃતોનું સ્મરણ કરી સત્સંગીઓના હિતને માટે ગ્રંથરૂપે અલગ લખી રાખેલા હતા. એ વચનામૃતોને પણ રમણીય પદ્યમાં અર્થાત શ્લોકમય ગ્રંથ રચવાની ભગવાન શ્રીહરિએ પૂર્વે પોતાને આજ્ઞા કરેલી તેનું સ્મરણ કરીને શતાનંદ સ્વામીએ એક સુંદર ગ્રંથની રચના કરી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાન શ્રીહરિ કૃષ્ણની નવધા ભક્તિના સ્વરૂપનો સારી રીતે બોધ કરાવતા એવા હરિવાક્ય સુધા સિંધુ નામના ગ્રંથની રચના કરી. હે રાજન, ત્યાર પછી શતાનંદ સ્વામીએ સર્વેને સુખપૂર્વક બોધ થાય તે માટે શિક્ષાપત્રીની અન્વય દીપિકા નામની બીજી ટીકાની પણ રચના કરી. ત્યાર પછી ઉદ્ધવ સિદ્ધાંત નામના ગ્રંથની રચના કરી. પછીથી શતાનંદ સ્વામીએ ભક્તિ અને ધર્મના 2 સ્તોત્રની રચના કરી. તેમાં શ્રી ભક્તિના અને ધર્મના 108 અલગ અલગ નામો કહેલા છે. ત્યાર પછી મહામુનિ શતાનંદ સ્વામીએ શ્રી હરિજયંતિ વ્રતનો ઉત્તમ વિધિ ઉદ્યાપન વિધિની સાથે રચ્યો. એ વિધિમાં ભક્તજનોની ઈચ્છાપૂર્તિ કરતા ભગવાન શ્રીહરિની પૂજા આદિકની વિધિનું નિરૂપણ કરેલું છે. હે રાજન, ત્યાર પછી કૃતકૃત્ય થયેલા શતાનંદ સ્વામી ભગવાન શ્રીહરિનું જ પોતાના હૃદયકમળમાં સ્મરણ કરતા થકા ને પોતાના સિદ્ધદેહથી સકલ લોકમાં ગતિ કરતા થકા શરણે આવેલા મુમુક્ષુજનોને એકાંતિક ધર્મનો બોધ આપતા આપતા આ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. હે ધરણીપતિ, આ લોકમાં ભગવાન શ્રીહરિની આ તિરોધાન લીલાનો જે પુરુષો ભક્તિભાવપૂર્વક પાઠ કરશે ને જે સાંભળશે તે બંને ભગવાન શ્રીહરિના પ્રતાપથી કાળના બંધનમાંથી મુક્ત થઈ જશે. પોતે પોષણ કરેલા ધર્મસર્ગનો દ્રોહ કરનાર દંભાદી અધર્મસર્ગને મૂળમાંથી ઉખેડીને દૂર કરનાર તેમજ જ્ઞાન વૈરાગ્યાદિ સમસ્ત ધર્મસર્ગનું સારી રીતે પોષણ કરનાર સદાય સ્વતંત્ર સ્વરૂપ પોતાના ભક્તજનોને માટે કલ્પવૃક્ષ સમાન ને સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ આ ભારતની ભૂમિમાં વડતાલપુરને વિશે સાક્ષાત વિજય પામે છે. આ પ્રમાણે શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં ભગવાન શ્રીહરિની તિરોધાન લીલાનું વર્ણન કર્યું તથા શતાનંદ સ્વામીએ રચેલા ગ્રંથોની યાદીનું વર્ણન કર્યું. એ નામે 68મો અધ્યાય પૂર્ણ થયો.